પ્રકાશ અનંત દર્શન છે, પ્રકાશ અનંત શક્તિ છે, અનંત સુખનું ધામ છે, સુખનું ધામ છે. દુઃખ ગમતું નથી, જીવ વગર નું હોત ખોખરી તો દુઃખ ને શું ઘરખું લાગે. દુઃખ અને સુખ હા મુકાબલો છે, બીજું મુકાબલો છે. પણ દુઃખ ગમતું નથી વાત તો ચોક્કસ છે ને. કોઈ પણ જીવને દુઃખ ગમતું નથી, એનો દેશે બધા વાત સાચી હશે. કોઈ પણ જીવને દુઃખ ગમે ખરું? તમને હાપને છે તેમ જતો હોય તો આગળ કઈ દુઃખ કરી દો? કીડીને દુઃખ કરી દો? કોઈને ગમે છે દુઃખ, એનું શું કારણ છે? ગમે છે શું સુખ? શું તમે કીડીઓને તમે અહીંયા આગળ ઘાકર નાખો, આગળ નાખો, કુછકુછ થઈને દોડ ધમ કરીને લઈ જાય, સમજ પડે ને. અને તો આગળ ભીખાકડા નાખો નહીં જાય, ભાઈ જાય. એટલે સુખ ખોળે છે જે દુઃખ ગમતું નથી ને સુખ ખોળે છે એ જીવ છે. આમાંથી જે દુઃખ ગમતું નથી અને સુખ ખોળે છે જીવ છે. હાલે ચાલે છે જીવના જેને લાગણીઓ થાય છે, લાગણીઓ લાગણી હોય છે ને, લાગણી એ જીવ છે. અને જીવ એ જે આત્મા છે એ ચેતન છે અને તે પરમાત્મા થઈ શકે છે. આત્મા પરમાત્મા થઈ શકે ફૂલ એટલે બધા નથી સમજ પડે. ક્રોધ માન માયા લોભ બધા આત્મા ગુણ લે, આ બધું લે, આ બધું મગર જ ચલાવે છે. અને ચલાવનારી બીજી શક્તિ છે આને બધી ને, પછી એને રહી શું તે? એટલે જીવ એને ખબર જ ના પડે ને. એટલે જયારે અમારી પાસે પૂછે ત્યારે અમે એને સમજાવીએ ને એની ભાષામાં સમજાવીએ. આ વાંચવામાં મજા નથી આવતી આ પદ્ધત બોલવાનું. સાયન્ટિસ્ટ કહેવાય કેમ છે? શેતકો કરીને છેવટે એટમ બોમ્બ ફરી ગયા, હાઇડ્રોજન બોમ્બ ફરી ગયા, પબ્લિકનો નાશ થાય એવું ફરી કાઢ્યું. વિજ્ઞાન તેનું નામ કહેવાય કે સુખ વધતું જાય. કેવું વિજ્ઞાન? જ્ઞાન શેને માટે? સુખ ને માટે છે. આ જગત ના બધા જ્ઞાન શેને માટે છે? સુખ ને માટે. અને સુખ વધારે એનું નામ વિજ્ઞાન કહેવાય. અત્યારે તો ચિંતાઓ અને પાર વગરનું દુઃખ વધ્યું છે ને. ખાતા પીતા દુઃખ છે, તેનો ખાવાનું ઓછું હતું તો શું હતું? એનું શું કારણ? કે આજના વિજ્ઞાને ભરકાયા છે લોકોને. જો હવામાં ઉડ્યું ભાઈ શું કામ છે? હવામાં ઉડીને મંત્ર થી ઉડાતું હતું. પેલા મંત્ર હતા, આપણે જેને ઉડવું હોય તે મંત્ર શીખી લાવે તો ઉડીને જાય બીજી જગ્યાએ. પેલા પવન પાવડી અને બધું હતું સાધન, પણ એ મિકેનિકલ નતું, એ યાંત્રિક નતું, મંત્રિક હતું. શું હતું? એ યાંત્રિક નતું, સમજ પડે ને. સમજાય છે? બધું સાધન હતું આપડે તો. અને આમાં શું આમાં શોધખોળ એને કરી છે? હજુ તો કશું એમને પોતાને જ ખબર નથી કે આ ચા આધારે હું જીવી રહ્યો છું. તે ચા આધારે જીવી રહ્યો છે તે પોતાને જ ખબર નથી. પણ એમને જે શોધખોળ કરી એ મૂકી લોકોને, જેથી કામ લાગે એ તો ફાયદાકારક થઈ પડે. પણ બહુ અતિ જે શોધખોળ ગયા ને એટલે પોઈઝન થઈ જાય પછી. એબવ નોર્મલ સાયન્સ ઇઝ ધી પોઈઝન. કયું સાયન્સ? એબવ નોર્મલ સાયન્સ ભૌતિક, સમજ પડે ને. એ બધું પોઈઝન કહેવાય. અને સાયન્સ આત્માનું વિજ્ઞાન હોય તે ગમે એટલું એબવ નોર્મલ હોય તો એમ કહેવામાં તો નહીં, એ પોતાનું પરમ સુખને ઉત્પન્ન કરે. સાયન્ટિસ્ટોને અત્યારે કાન પકડીને બે ધોળો મારે તો એને સુખ થાય કે દુઃખ થાય? તને સમજ પડે ને? ખરો વિજ્ઞાન તો આ કહેવાય. સાયન્ટિસ્ટ ને થયું હોય તો નાના છોકરા ને થાય છે, નવું શું છે, શું કર્યું ત્યાં આગળ નાના છોકરા ને ના તો થાય, તો સાયન્ટિસ્ટ ને થાય તો બાળક જ છો ને, સમજાય છે તમને? સાયન્ટિસ્ટ શોધખોળ કરીને એમાં શું શોધખોળ કરી આપણને? કારણ કે આ તો કુદરત નો નિયમ છે કે સાયન્ટિસ્ટ શોધખોળ કરી સારી કરી, પણ આ જે હવે વિનાશી શોધખોળ છે ને, જે બોમ્બ કર્યા છે ને એ બધું કહ્યું છે, મનુષ્યને મારવાના માટે હમણાં આવી લડવા માટે કહ્યું છે, વિનાશને પણ થઈ લઈ જનારું છે એ વિજ્ઞાન. સમજે ને, વિજ્ઞાન ખોટું ના હોય, વિજ્ઞાન પણ એનું નોર્માલિટી હોય છે. તમે આ જાણ કરો, કેટલું લેવા જાણ કરો એનો આયુષ્ય, આયુષ્યનો નિયમ છે કે નથી? આયુષ્યનો નિયમ ખરો કે નહીં? કેટલા વર્ષનું આયુષ વધારે વધારે હોય વર્ષનું માણસ માં આયુષ્ય કઈ, પછી એક્સટેન્શન આલે ખરા? સાયન્ટિસ્ટ આપે એક્સટેન્શન, એને હોય 200 વર્ષ આયુષ્ય એક્સટેન્શન માગી છે કે નહીં? નિકાલ કરતા આવડે નહીં, શું કારણ કે એક જ બાબત વેદ્યા થઈ ગયેલા. કેવું વેદ્યા બધા જગતના ફાયદાકારક કર્યું છે, જેટલું ફાયદો કર્યો છે એટલું જ કર્યું છે, પણ જે ખોટી શોધખોળ છે, મનુષ્યને નુકસાન કરતા શોધખોળ છે, એ ના હોવી જોઈએ આપણને. શું કહ્યું? ખોટું નથી કહે, પણ આ બધા હથિયારો જ બનાવ્યા, બહુ ખોટું કહે. હથિયારો એટલે લડવા માટે જ કામ લાગે, હથિયારો ના હોય તો જ શાંતિ થાય દુનિયા પર, હથિયારો હોય તો એકબીજાને બીવડાવે. અને પ્રભુમય વાતાવરણ થાય બધી શાંતિ થઈ જાય, ભગવાનમય વાતાવરણ થાય શાંતિ થાય ના થાય? અત્યારે આ બધા મનમાં કોઈ ખરાબ વિચારો આવતા છે ના આવે? વાતાવરણ એમ તો જોવાનું અનુભવવાનું જોઈ ને, ઠીક છે, અનુભવ એમ પૂછે છે. સંસારમાં જો કોઈ કે છે કે ભાઈ પ્રેમ છે માતાની પાસે છે, બીજે કશું નહીં મળે, બાકી આ સ્ત્રી નો પ્રેમ એ પ્રેમ નહી, સ્વાર્થી પ્રેમ ના. મતલબ સમજાવું, જે પ્રેમ ઘટે વધે તે પ્રેમ નહી, સાચો પ્રેમ જ નહી, વધે ઘટે સાચો પ્રેમ નહી. તમે હીરા ના કાપ લાયો પેલા બહુ પ્રેમ વધી જાય, અને પછી કાપ ના લાયા તો ઉઠી જાય, એમના પ્રેમ નાખે સરસ હોય ભાઈ ને, અને વધઘટ ના થાય જે પ્રેમ તે માનો છે, એ સાચો પ્રેમ, તે સાચો પ્રેમ. તે માતાજીને એકલામ જોયેલો નહીં? હા, છે કે રહ્યો નથી? હા, માતાજી નથી. હા, માતાજી નથી. વેચવા જવા દીધો હવે તમનું? હા, નામ યાદ આવે છે, પ્રેમ યાદ આવે છે. બીજું ભગવાનમાં એવો પ્રેમ હોય, જયારે ભગવાન કહેતા હોય તેને આપણે તપાસ કરી કે આ પ્રેમ છે કે નહીં આપણી ઉપર, સમજાય ને? અને તે તમે અઘરું કરો તો પ્રેમ, અઘરું કરો ને તમે, ઊંધું બોલો તો પ્રેમ કરે, અને બહુ ફૂલો ચલાવો તો પ્રેમ કરે, એ વધે ઘટે નહીં એ પ્રેમ કહેવાય. અને પ્રેમ સ્વરૂપ છે, એ પરમાત્મા સ્વરૂપ છે, અને માં એ માતાનું સ્વરૂપ છે, માતાજીનું. આપણે માતાજી મૂકીએ છીએ ને, માતાજી બધા માનીએ છીએ ને, એ માનું સ્વરૂપ છે આપણું. માનવ પ્રેમ સાધક એ પ્રાકૃત પ્રેમ છે. કેવો છે? પ્રાકૃત. કેટલી ભયંકર શક્તિ વાળો હિન્દુસ્તાન દેશ, ભારત દેશ, તે દેશના લોકોને ભગવાન પ્રતાપ થવાનો અધિકાર છે. શું છે? ભગવાન થવાનો અધિકાર છે તે દેશના લોકોને. તે દેશના લોકો આવા થઈ ગયા છે, ભેળ શેર આમ તેમ બધું, ચોરીઓ લુચ્યો નબળી, આટલી બધી નબળીઓ શોભે આપણને. કયા દેશના લોક તમે? કોણ લોકો? જગત મનુ હિન્દુસ્તાન સિવાયના બહારના લોકોને જીવ કહેવાય છે, જીવાત્મા. અને આ ઈશ્વર કહેવાય હિન્દુસ્તાનના લોકોને. અને જો પરમેશ્વર થાય તો કામ કાઢી નાખે. શું કહ્યું? કોઈ ભાવના નહીં થઈ રિયલાઇઝ કરવાની. હે, કેમ કહે ના લાયા? ગુંડન પર વધારે પ્રેમ છે ઓમાં. આ તો કઈ પ્રેમ કહેવાતો હશે? આ તો પાછળતા કહેવાય. નરી પ્રેમ તો કોનું નામ કહેવાય કે જે પ્રેમ વધે નહીં ઘટે નહીં, એ પ્રેમ કહેવાય. શું કહ્યું? કોને પ્રેમ કહેવાય? પછી વધી ગયો. જો એરિંગ સારા લાયા, કાપ હારા લાયા તો ખો આશક્તિ માં, ના લાયા તમે આ છન તેમ છન ફલા છન, આ ઝઘડા નહીં થતા, મતભેદ નહીં થતા. બધા શું સુખ છે પડી રહ્યા છે? શું માગીશ તમે? કરોડો અનંત આવતા થી ભટક ભટક કરો છો. ભટકવાનો શોખ પડ્યો છે તમને? શું થયું છે? શું થયું તમને? શોખ જ છો? હવે તો જે કામ હોપેલું તો પૂરું કરવું પડે. બધા જો ભાગી જશે અને પાછા પાછા કાયદો, આ દુનિયાનો કાયદો થોડો જાણવો પડશે. ના પણ ભગવાને અમને મોકલ્યા, જે કામ તેને કરવા. ભગવાન પક્ષપાતીજી ન્યાયાધીશ છે. એકને તો રાજા અંતર અવતાર આપે, એકને તો તમારા નો અવતાર આપે, એક તલાવી અંતર અવતાર આપે, એવું ભગવાન પક્ષપાતી છે. ભગવાન ન્યાયાધીશ છે, એને જે કર્મ કરેલું હોય આપણે તે પ્રમાણે બીજો અવતાર આપે. ઓ ન્યાયાધીશ, ન્યાયાધીશ છે. ઓહો, આપડે આપડા કર્મ ના આધારે જ છે. હા, તો આપડે ન્યાયાધીશ ની જરૂર નહીં ને? આપડે કર્મ નો હશે તો ફળ ન્યાય તેના બાપ ને ઝૂટકો નહીં ને? તે ન્યાય ભગવાન આપી દે તે પ્રમાણે ન્યાયાધીશ નામ દેવાનું જરૂર ખરી? ખરી. ન્યાયાધીશ નામ દેવું કઈ રહસ્ય છે? નામ દે આપણે સુધારી આપે? નહીં, ન્યાયાધીશ ને ન્યાય. ન્યાય તો ભગવાન નામ દેવાની જરૂર જ નહીં. એ તો વચમાં એક ટેકારો કાઢે મૂકેલો. ટેકારો એટલે શું કે કોઈ આ ન્યાય છે ને, આ અન્યાય નથી એવું માનવાને ખાતર ન્યાયાધીશ નું નામ આપી મૂકેલું. ખોટું એમ કે છે, કાં તો વચ્ચે ભગવાન નું નામ ટેકા રૂપે આપી મૂકેલું કે આ અન્યાય છે એવું લોકોને ના થાય, એટલા માટે ભગવાને ન્યાયાધીશ રૂપે ખોટું છે. બાકી જો ખરી હકીકત શું છે? હકીકત જાણે તમારે અત્યારે જે જાણે છે જ્ઞાન, જે જ્ઞાન જાણે છે એ બધું ભ્રાંતિ જ્ઞાન છે. કેવું છે? ભ્રાંતિ જ્ઞાન. ભ્રાંતિ જ્ઞાન ને સાચા જ્ઞાન માં ફેર છે કરો? ખુબ. ભ્રાંતિ જ્ઞાન અને સાચું જ્ઞાન માં ફેર કરો? ખરો. કેટલો ફેર? મોટો ફેર. વેજીટેબલ ગીને ચોખ્ખા ગીજે હોય? ખરો. હવે તમે જાણો છો ભગવાન છે, તારું પૂછ્યું ભગવાન ક્યાં રહે છે? તા કે ઉપર રહે બધે જ છે. ના હવે આદત નથી જો બધા કોણ ખરીદી કરી આવું. એવા નલાયક ગુરુઓ મળી આવે છે લોકો ને, તે નથી હીરો લેવા દેતા, નથી કાચે લેવા દેતા. કાચ ને હીરો શીખવાડે, હીરા ને કાચ શીખવાડે. આપડે શું દર ફીટે? તમે સમજ પડી ને? તો તમારું કેવું એમ છે? વાણીમય ભગવાન છે નઈ? કલ્યાણ થઈ ગયું ને, બહિનામાં ભગવાન, વાણીમાં ભગવાન, સૌ ભાઈ ની ભગવાન ક્યાં હોય? જ્યાં સુખ દુઃખ નું વેદન થતું હોય ત્યાં હોય. ક્યાં હોય સુખ દુઃખ નું વેદન? સુખ દુઃખ નું જ્ઞાન હોય, આ સુખ થયું ને આ દુઃખ થયું એને જ્ઞાન હોય, ત્યાં ભગવાન હોય, બીજે ભગવાન ના હોય. તમે સમજ પડી ને? જ્યાં સુખ દુઃખ ની લાગણીઓ વધતી હોય ત્યાં ભગવાન બેઠેલા હોય. સમજ પડી ને? ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, નોટ ઇન ક્રિએશન. શું કહ્યું? વાક્ય કામ લાગશે તમને? કઈ ગ્રેજ્યુએટ થયેલા છો? હે તો લખી લો, ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ, નોટ ઇન ક્રિએશન. આ પંખો એ ક્રિએશન છે, આ લાઈટ એ ક્રિએશન છે, પણ ઝાડ છે આંબોલી બળો એ ક્રિએચર છે. શું છે? અને અને વિઝિબલ ને ઇનવિઝિબલ તમારી મારી વચ્ચે ઘણા ક્રિએચર છે, અને ક્રિએચર ની અંદર પોતે શુદ્ધ ભગવાન ચેતન રૂપે, એ જ ભગવાન રૂપે પોતે રહેલા છે. ત્યાં કે મહી બેઠા બેઠા શું કરે છે? પ્રેરણા કરે છે. આ ચોર ને પૂછીએ કે ભાઈ સારું ચોરી કરે છે, ગુના આવરા ખોટા, ત્યાં મને ભાઈ ભગવાન પ્રેરણા કરે છે. ભગવાન પ્રેરણા કરે, ભગવાન ગુનેગાર, તારે શું કા કરવી પડે? જે પ્રેરણા કરે તે ગુનેગાર ખરો નહી? કરે ગુનેગાર કે પ્રેરણા કરે? તે તમારે જે ઈચ્છા હોય તે ઈચ્છામાં મદદ કરવી ભગવાન, એટલું જ કામ ભગવાન નું. શું છે? કારણ કે ભગવાન તારી ઈચ્છામાં મદદ કેમ કરે છે? અને ભગવાન મદદ કરતી વખત કહે છે કે દુનિયાના કાયદા પ્રમાણે વધજે, કાયદાની બહાર જઈશ તો તને દુઃખ પડશે. ખબર પડે ને? તારે જે ઈચ્છા કરી હોય તેમાં મદદ કરીશ, પણ તું કાયદાની બહારની દુનિયાને નુકસાન કરે એવું કરીશ તો તને નુકસાન થશે. હું તો મદદ કરીશ. આ ચોર જાય ને, તે ચોરને ભગવાન મદદ કર્યા કરે. આમ પોલીસ વાળા આવતા હોય ને, ત્યારે પરિવાર પેલી બધા રસ્તો દેખાડે, પેલા પેલો રસ્તો દેખાડે. અહીંયા ભગવાન શું કરે છે? હુજ પાડે છે. શું પાડે છે? હુજ હુજ પાડે છે. અંતર સુધર તમે સમજાય છે ને? લોકો કહે છે એ બધું મને હુજ પડતી નથી, હુજ નથી પડતી. એટલે બોલીને દાદા ભગવાન ના મળે, હુજ પડશે. હુજ ના પડે ને ત્યારે પાછું હુજ પડે કે ચાલે કાલુ ચાલે. ત્યારે હુજ પાડે પેલા છોડને, પછી આવી ચોરી કરીને ઘેર જાય. પણ ભગવાન શું કહે? ચોરી કરી, પણ ચોરી નો ગુનો આવો છે, તને દંડ મળશે ભાઈ. અમે દુકાનદાર નહીં, અમે તો બધાને તારી ઈચ્છા પ્રમાણે દ્વારેશ્વરી ને એને અજવાળું આપીએ અને તને અજવાળું આપવું, મારે અજવાળું આપવું. શું કહે છે ભગવાન? બીજું કશું ધંધો કરતા નથી. અને જો તારે ભગવાન થવું હોય તો તારો અહંકાર છોડી દે. કે છે શું કહે છે? તો હું તું એક જ છીએ, આપણે બે જુદા નથી. કે તારો અહંકાર તું છોડી દે, હું છોટું હોય છે, ભાન તૂટી જાય તો તમે પોતે જ ભગવાન ની ગયા થઈ જાવ. પછી તમારે શું કરવું છે? તમે શું જવાબદારી? જયારે ભરે સત્તા છે તમારામાં, જયારે અટકે ત્યારે તમને ખબર પડશે તમારી સત્તા ખેલી હતી. જયારે સંદાસ અટકે ને ત્યારે ખબર પડે કે હા મારાથી સંદાસ જવાઈ શકતી નહીં. લાગતા ને બોલાવો તો એવું કરવું પડે, ના કરવું પડે? શક્તિ જ કરે છે. અને તમે કહો છો હું મેં કર્યું, મેં કર્યું, એ કોઈ જમ શું કહ્યું? કરે છે બીજી શક્તિ. અને તમે જે કહો છો મેં કર્યું એનું નવી કોઈ જમ તો કઈ નઈ. જો પોતે કરતા હોય ને તો ખોટ આવે જ નહી, નફો જ આવે. શું આવે? નફો જ આવે. અને લોકો ખોટ આવે જ નહીં. આપી પડે છે પોતે કરે છે તે આવું આ આવે. તમે સમજ ભાઈ ને? અરે પોતે કરતા તો ક્રોધ આવે ખરો? પોતે તો ક્રોધ કોઈને ગમતો હોય? અરે માણસ માત્ર ભમરડા છે. શું છે? ભમરડા. પ્રકૃતિ જેમ નચાવે તેમ એ ભમરડો નાચે છે. શું થાય છે? પેલા ભમરડા વાળ પદ લિયા એક બોલાવે એમ તમારે ભર પડી ને. એટલે આ બધું આટલું બધું નગરીઓ બેસી ગયો છે હિન્દુસ્તાન વગેરે માં. તેના હારું માં 70 વર્ષે ફરું છું બધે. 70 વર્ષે અચાનક હારું ફરું છું. આ બધું આ હિન્દુસ્તાન ના બાળકોની દશા જુઓ. દેખતા આવડાવડા કેવો છોકરો, આખું બ્રહ્માંડ રહ્યા એવા છોકરા તે આમ ફસાઈ ગયો છે હિન્દુસ્તાન દશા. શું ત્યાં છુટકારો કરાવડાવું છું? શું કર્યું તમારે? કઈ છુટકારો બુટકારો કરવો છે કે હિમાલય જશો? હિમાલયમાં રહેવા છે હવે? અહીંથી હિમાલયમાં જઈને ગુફામાં નહીં રહેવાય. કેમ શું વાંધો આવે? જીવન પૂરું કરવાનું નાના જેવું લાકડા નીકળવાનું જોઈએ. હા, તે સર્વાઈવ તો લાકડા નું જવાનું. બીજું પછી લાકડા નું કે એક્સટેન્શન મળશે એમાં? નહીં મળે. કેમ ભાવ બચવાનું? એક્સટેન્શન નું કાગળ લખી મોકલે ના મોકલે? અમરાજી ભાઈ પાક કરે ને? આ તો આપડા ગુજરાતી છે ને વડાપ્રધાન. ઓળખાણ કરવું પડશે ને? હા, ઓળખાણ થાય. હા, ઓળખાણ કરવું પડશે ને? હા, તે એમ એમ કરીને બેસે ને એટલે તરત અહીંયા આવી જાય. અનંત અવતાર થી ભટકે છે દીવા માટે. શેના હાથ ભટકે છે? અનંત અવતાર થી જે દીવા માટે ભટકે છે એ દીવો હું તમને કાલે કરી આપું. દીવો હગાવીને જાઓ. કાલે ઉત્તમ જી નો દીવો હગાયો, એમના ઘરમાં બધા નો દીવો હગાયો, વસંત બેન દીવો હગાય ને દોડવર ઉપર હગાયો હતો, અમેરિકા ગયેલા છે. દીવો હગાય પછી તમારે ઠોકર ના લાગે. ચાર છોકરા પાંચ ના થાય નહીં. આ તો છોકરાને પૂછું કે અરે ત્રીસ નો થયો કેમ પહેરતો નથી? કારણ કે પહેરવાનું શું સુખ છે? અમારા ફાધર મધર માં જોઈ લીધું ક્યાં છે? અમારા ચક્કર ફાધર મધર માં શું જોયું? કારણ કે એમને સુખ છે નહીં તો અમને શું સુખ પડશે? કે એ જ લગમ લાગ છે. ભગવાન તો હોય જ નહી. મહિનામાં એકાદ દાડો ક્લેશ થવો જોઈએ. કેવું? આ તો આખો ત્રીજો દાડા ભગવાન છે. પછી ભગવાન કોને કરે છે તારે? આવે ને પેલો કાટ છે તે સેવા કરે તો એમ દીવો ના હાગે. ખબર? જો હું તમે દીવો હગડતો હોય ને તો હું એનો કરતા થયો. કેવો? શું કેવાય છે? જગત ભગવાને બનાવેલું નથી. ગોડ ઇઝ ગોડ હેઝ ક્રિએટેડ ધીસ વર્લ્ડ બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ. શું કહ્યું? જ્ઞાન આપીશું. સ્વ જ્ઞાન નો સાક્ષાત્કાર કરી ભગવાન પછી તમારી માહિતી એક મિનિટ પણ જાય નહી. આ તમને રહ્યા છે કે બરોબર? સિદ્ધાર્થમાં લક્ષ્મણ છે કે સેવા કરાવનાર? સેવા કરે બધા હિસાબ ચૂકવવા પડે. ચોપડા માં ચીતરેલું છે ને? નથી ચીતરેલું? ચીતરે ત્યાં બ્રાહ્મણ છો કે? ડાક્ટર ફોરી આપણે ભેગા કરી પૈસા કોણ આપે છે? હું જાણું છું. તમે શું જાણો છો? પોતાના હાથમાં પૈસા કમાવાની સત્તા હોય તો આ ઉત્તમ છે ને? આખા સુરત મારે ઝઘડો કરીને પણ લઈ આવે. કશું થાય? કશું ભરાય? બીજો પદ બોલાય લેવું થાય, એક પદ બે મિનિટ તમે અહીંયા આગળ આવીને તમે જવાબ આપે એવું રાખી રહે છે. યાદ કરે પહોંચી જ જાય અને ફોન પહોંચી જાય. તમે કરો અમેરિકામાં પહોંચે છે, બધા અમેરિકામાં ઇંગ્લેન્ડમાં બધે પહોંચે છે. તો કોઈ બેલી બેલી રાખવો છે નહીં રાખવો, બેલી રાખવો તો નહીં રાખવો કે નોંધાડું રહેવું છે. નિરાશ્રિત થયો મનુષ્ય માત્ર નિરાશ્રિત છે. શું છે આશરો જ કોઈનો નહીં, મારું શું થશે, નિરાશ્રિત છું મારું શું થશે બોલે. જેટલા પરી ગયા માગે આપે એવો છે. તમે માગતા આવડે માગવું, એ માગવો શું માગવું છે, કેમ ગભરાઈ ગયા? ખોટું સુખ માગીએ, પૈસા નું સુખ માગીએ તાર છોડી ના આવે ભાઈ, એમાં શું સુખ કર્યું? માટે સાચું સુખ માગીએ તો છોડી ના આવે, પૈસા આવે બધું કામ ચાલે. બેઠી ગયા ને એનું પદ પદ કવિએ લખ્યું છે, જય ની રે અને લિમિટ છે. સનાતન પશુ માગવું એની જો સૂજ આવે તો બહુ છે. ભગવાન ઉપરી કરે પટેલ પંચાયત નો નાગો ધંધો કરે છે, હજુ ધંધો કરે અને સંસારમાં પરીક્ષા આપે તારે ભગવાન ભેગા થાય. આ બાવા બાળી તો પેલું ઘઉં ત્યારે ફાવતું નથી ને, મેળ પડતો ભાગી જાય છે, સહન નહીં થતું. એટલે આ સહન ના કરવું પડે પરીક્ષા. બાવા બાવળી જો ત્યાં પડી જશે ને એકલામાં નમાર મૂળા થઈને પડી રહેશે. શું થાય છે તમે સમજાય ને? લોકો નું મફત નું ખાવું તમે ભગવાન તો ગમે તે અવતારે ગમે તેવી થઈને મળે. સમજાય ને? મને ક્યારે ભગવાન જોયા થશે? સુરત ના પેશન ઉપર 1958 માં આખું બ્રહ્માંડ જોયું. શું જોયું? કેવી રીતે ચાલે છે, કોણ ચલાવે છે, હું કોણ છું, આ બધું શું છે, બધું તમારા ભગવાન આ બધાને દેખાય. આ જેટલા ઉભા છે બધા નહીં, તમારા ભગવાન તમને નહીં દેખાતા. અઠ્યાવીસ બાર 1977 કોસમાળા બાબુભાઈ ની ત્યાં સવારે ભગવાન ને ભૂલ્યા તેનો આ દુઃખ આવ્યો છે. સમજાયું કે છે તો પછી ભગવાન ને સાચા ભજવા નો કયો રસ્તો લેવો? જ્ઞાન લઈ લે કરો તો કઈ ખેતર સુધરે, નહી તો અમે સુધરે નહીં કોઈ જાણે. આ તો પેલા નું ખેડ છે, તેનું આવે છે. આ બધું ખેડ ખાતર પાણી જેવું કર્યું તેવું આવે છે, ખેડી ખેતી કરો તૈયાર તો બલિવાર આવે એમાં કઈ બધું ખાઈ નાખવાનું ટેક્ટર બધું ટેક્ટર ખાઈ નાખવાનું મારી શંકા નું સમાધાન થાય તો યોગ્ય માનું નહીં તો નહીં બરાબર નથી એમ એમ નહીં માનવું ના માનવું એ તમારી મરજી ની વાત છે તમે તો અત્યારે જે આ દુઃખ આવ્યું ને કે તમે અત્યારે ખેતર ખેડેલું તમારી જાતે ખેડ્યું અને તેમાં ઊંધું સધું થઈ ગયું અને ખેડેલું તમારું પોતાનું દુઃખ લાયા છો તમે પોતે લાયા છો આ બધા સુધારું નવે છે ખેતી કરો ફેરફાર સમજ ને આ બેન કે આમદાર પાડે ને તે પ્રમાણે ચાલો તો કઈ રાગે પડશે ખેતી કરશે કાયમ રહેશે મારી ગરજે ઓછી કરવાની છે તમે ફરી નવી છે ખેતી ફેરફાર કરશો તો દાડો વર્ષે સારા માર્ગે જવા માટે તો તમે માનો કે તમને માર્ગદર્શન આપો સારા કે છે કે તમે સારા સારા માર્ગે જવાનું અમને કઈ માર્ગદર્શન આપો તો ખ્યાલ આવે ને ભગવાન કશું કરવા અમારું નથી આમાં ભગવાન તો કૃપા વર્ષા બીજું કશું કરે નહીં તમે જે ચોરી કરો તો ચોરી કરો તમને માર્ગદર્શન આપે અને માર માર ખાવાનો તમારે ચોરી નો ગુના નો દંડ તમારો સમજ પડે ને એવું છે ભગવાન તો છેટે બધાને એ આપે છે અજવાળું બીજું કશું કરતા નથી ભગવાન નવરા નથી આવું બધું કરવાના માટે તમારી ખેતી વાડી ચલાવી માટે આપણે જાતે જ કરવું પડશે સમજ પડે ને જાતે જ મહેનત કરવી પડશે જાતે સારી ભાવના પૂર્વક સારી ભાવના પૂર્વક કોઈને કોઈને દુઃખ ના થાય એવું વર્તન રાખવું પડશે કોઈને દુઃખ આપીને આપણે સુખ પામીએ કોઈ તારે બને નહીં બધાને સુખ આપવાનો નિયમ કરો ત્યારથી સુખ તમારે ત્યાં આવશે દુઃખ આપશે તો દુઃખ આવશે જેવું આપશે એવું લેવાનું છે માટે આપવાનું શરૂઆત નવી નવેથી કોઈ ગાળ પડે તો આપણે એને આશીર્વાદ આપવો કારણ કે એટલું જમે કરી દેવું આપેલું છે તો પાછું આપવા કોણ આવે છે આજે કોઈ આપે છે ને આપેલું છે પાછું નિયમો તો પાડી જ છે પણ છતાં અમારા ઘરમાં અમુક દંડ કહેવાય તો શું સામે ભોગવવા પડે એ તો ખ્યાલ આવે કે નહીં આવે એમ કે છે કે આ તો બધું મેં ડામરે મહારાજ પાસે સાંભળ્યું છે ને આ બધા નિયમો પાળું છું એ સાંભળ્યું ના સાંભળ્યું નહીં ફરી ખેતીવાડી કરી કરો તો સાંભળ્યું છે તમારે આજે કરવું બે શબ્દ સાંભળેલા શબ્દ નો આ સાંભળેલા શબ્દ નો એક જ શબ્દ જો પાડશો નહીં તો સીધા થઈ જશો તો નહીં તો આ તો માર ખાઈ ખાઈ મરી જવાનો છે અનંત અવતાર થી ભટક ભટક કરે છે અને હજુ અનંત અવતાર સુધી ભટક છે તો ઠેકાણું પડશે અનંત અવતાર થી ભટક ભટક કરવા છતાં કઈ સહેજે સુખ નથી મળતું સુખ તમારી મહી ભર્યું પડ્યું છે એને ખોલિયા લઈએ તો તમે એ પ્રમાણે ચાલો તો આગળ પડે નહીં કેમ કરીને પાડે છે તમે કહ્યું કે આ રસ્તે જાઓ અને તમે તો પછવામાં જાઓ ચાલ્યા જાઓ ત્યારે શું વાત થાય માર્ગદર્શન મળે એમના માર્ગદર્શન કયા પ્રમાણે ચાલે તો પાર્વતી નું સુખ મય ભર્યું પડ્યું છે બહાર ક્યાં ફરો છો તમે તમે બહાર ફરી શું બોલો વાત ને એનું સમજ પાડે